નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ત્રીજો અધ્યાય 61 શૌચાચાર સ્નાન સંધ્યા તર્પણ પૂજાગૃહમાં દેવતાઓનું પૂજન કેશવ કીર્તિ આદિ માતૃકા ન્યાસ શ્રીકંઠ માતૃકા ગણેશ માતૃકા કલા માતૃકા વગેરે ન્યાસોનું વર્ણન શ્રી સનતકુમારજી કહે છે. ત્યાર પછી ડાબો કે જમણો જે બાજુનો શ્વાસ ચાલતો હોય તે તરફનો ડાબો કે જમણો પગ પૃથ્વી પર મૂકીને આ પ્રમાણે પ્રાર્થના કરે. સમુદ્ર મેખલે દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વત મે. હે પૃથ્વી દેવી, સમુદ્ર તમારી મેખલા એટલે કટિબંધ અને પર્વતો સ્તનમંડલ છે. હે વિષ્ણુ પત્ની, તમને નમસ્કાર છે. મેં જે તમને ચરણોથી સ્પર્શ કર્યો મારા અપરાધને ક્ષમા કરો. આ પ્રમાણે ભૂદેવીની ક્ષમા પ્રાર્થના કરીને વિધિપૂર્વક વિચરણ કરે. ત્યાર પછી ગામથી નૈઋત્ય કોણ જઈને આ મંત્રનું ઉચ્ચારણ કરે. ગચ્છંતુ ઋષયો દેવાહા પિશાચા યે ચ ગુહ્યકાહા પિતૃભૂતગણાહા સર્વે કરિષ્યે મલમોચનમ. અહીં જે ઋષિ દેવતા પિશાચ ગુહ્યક પિતર તથા ભૂતગણ હો તે ચાલ્યા જાઓ, હું અહીં મળ ત્યાગ કરીશ. આમ કહીને ત્રણ વાર તાળી પાડવી અને માથા પર વસ્ત્ર ઢાંકીને મળત્યાગ કરે. રાત હોય તો દક્ષિણ તરફ મુખ કરીને બેસે અને દિવસે ઉત્તર તરફ બેસે. ત્યાર પછી માટી અને જળથી શુદ્ધિ કરવી. લિંગમાં એક વાર, ગુદામાં ત્રણ વાર, ડાબા હાથમાં 10 વાર, પછી બંને હાથમાં 7 વાર તથા પગમાં 3 વાર માટી લગાવી. આ પ્રમાણે શૌચ સંપાદન કરીને 12 વખત જળથી કોગળા કરવા. ત્યાર પછી દાંતણ માટે નીચેના મંત્રથી વનસ્પતિની પ્રાર્થના કરવી. આયુર્બલમ યશો વર્ચસ વર્ચઃ પ્રજા પશુ વસુની ચ શ્રિયમ પ્રજ્ઞામ ચ મેઘામ ચ ત્વમ નો દેહી વનસ્પતિ. હે વનસ્પતિ, તમે મને આયુ બળ યશ તેજ સંતાન પશુ ધન લક્ષ્મી જ્ઞાન શક્તિ પ્રજ્ઞા તથા મેઘા કે ધારણ શક્તિ આપો. આ પ્રમાણે પ્રાર્થના કરીને મંત્રનો સાધક 12 આંગળનું દાંતણ લઈને એકાગ્રચિત્તે તેનાથી દાંત અને મુખની શુદ્ધિ કર્યા પછી નદી વગેરેમાં નહાવા માટે જવું. તે સમયે દેવતાઓનું સ્મરણ કરવું. જળાશયમાં જતા પહેલાં તેને નમસ્કાર કરીને સ્નાનોપયોગી વસ્ત્ર વગેરે કિનારા પર મૂકીને મૂળ એટલે કે ઇષ્ટ પોતાના ઇષ્ટદેવના પ્રિય મંત્રને જ અહીં મૂળ મંત્ર કહ્યો છે. કિનારા પર મૂકીને મૂળ ઇષ્ટ મંત્રથી અભિમંત્રિત માટી લઈને તેને કમરથી પગ સુધી ચોપડવી અને પછી જળાશયના જળથી પગ ધોઈને જળમાં પ્રવેશ કરવો અને નાભી સુધીના જળમાં જઈને ઊભા રહેવું. ત્યાર પછી જળાશયની માટી લઈને આ ડાબા હાથનો કાંડો એટલે કે મણિબંધ કાંડું હથેળી અને તેના અગ્રભાગ પર ચોપડવી અને આંગળીથી જળાશયની માટી લઈને મંત્રજ્ઞ વિદ્વાન અસ્ત્ર ફટ ના ઉચ્ચારણ દ્વારા તેને પોતાની ઉપર ઘુમાવીને છોડી દેવી. પછી હથેળીની માટીને 6 અંગોમાં તેમના મંત્રો દ્વારા લગાડવી. પછી ડૂબકી મારીને તે માટીને સારી રીતે ધોઈ નાખવી. આ પ્રમાણે જળ સ્નાન કરવું. ત્યાર પછી સંપૂર્ણ જગતને પોતાના ઈષ્ટદેવનું સ્વરૂપ માનીને આંતરિક સ્નાન કરવું. અનંત સૂર્ય સમાન તેજસ્વી તથા પોતાના આભૂષણ તથા આયુધોથી સંપન્ન મંત્રમૂર્તિ ભગવાનનું ચિંતન કરીને એવી ભાવના કરવી કે તેમના ચરણોદકથી પ્રગટ થયેલ દિવ્ય ધારા બ્રહ્મરંધ્રથી મારા શરીરમાં પ્રવેશ કરી રહી છે. પછી તે ધારાથી શરીરનો બધો મેલ ભાવના દ્વારા જ ધોઈ નાખો. આમ કરવાથી મંત્ર સાધક તત્કાળ રજોગુણ રહિત થઈને સ્વચ્છ સ્ફટિક જેવો શુદ્ધ થઈ જાય છે. ત્યાર પછી મંત્ર સાધક શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરીને એકાગ્ર ચિત્તે મંત્ર સ્નાન કરે તેનું વિધાન બતાવવામાં આવે છે. પ્રથમ દેશકાલનું નામ લઈને સંકલ્પ કરો. પછી પ્રાણવાયુ અને ષડંગન્યાસ કરીને બંને હાથથી મુઠ્ઠી વાળીને સૂર્યમંડળમાંથી આવી રહેલા તીર્થોનું આહ્વાન કરવું. બ્રહ્માંડોદર તીર્થાની કરે હિ સ્પૃષ્ટાની તે રવે તેન સત્યેન મે દેવ દેહી તીર્થ દિવાકર ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સનિધિ કુરુ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ત્રીજો અધ્યાય 66 શ્લોક સંખ્યા 25-27. અર્થાત હે સૂર્યદેવ, બ્રહ્માંડની અંદર જેટલા તીર્થ છે તે બધાને તમારા કિરણો સ્પર્શ કરે છે. હે દિવાકર, આ સત્ય અનુસાર મારા માટે અહીં બધા તીર્થ પ્રદાન કરો. ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમે આ જળમાં નિવાસ કરો. આ પ્રમાણે જળમાં બધા તીર્થોનું આહ્વાન કરીને તેમને સુદાબીજ એટલે કે વમથી યુક્ત કરવા, પછી ગૌમુદ્રાથી તેમનું અમૃતીકરણ કરીને તેમને કવચથી ઢાંકી દેવા, પછી અસ્ત્રમુદ્રા દ્વારા સંરક્ષણ કરીને ચક્રમુદ્રા પ્રદર્શિત કરે, ત્યાર પછી તે જળમાં વિદ્વાન પુરુષ અગ્નિ સૂર્ય અને ચંદ્રમાના મંડળોનું ચિંતન કરે, પછી સૂર્યમંત્ર અને અમૃત બીજ દ્વારા તે જળને અભિમંત્રિત કરે, ત્યાર પછી મૂળ મંત્રથી 11 વાર અભિમંત્રિત કરીને તેના મધ્યભાગમાં પૂજા યંત્રની ભાવના કરે, અને હૃદયથી દેવતાનું આહ્વાન કરીને સ્નાન કરાવીને માનસિક ઉપચારથી તેમની પૂજા કરવી. ઈષ્ટદેવ સિંહાસન પર વિરાજમાન છે. આવી ભાવના કરીને તેમને નમસ્કાર કરીને સાધકે તે જળને પ્રણામ કરવા, આધાર સર્વભૂતાનામ વિષ્ણોર તુલતેજ સહ તદ્રુપાશ્ચ તતો જાતા આપસ્તાહ પ્રણમામ્યહમ. 32-33 શ્લોક સંખ્યા. જળ સંપૂર્ણ ભૂતોનું અને અતુલ તેજસ્વી ભગવાન વિષ્ણુનો આધાર છે, તેથી તે વિષ્ણુ સ્વરૂપ છે, તેથી હું તેને પ્રણામ કરું છું. આ પ્રમાણે નમસ્કાર કરીને સાધક પોતાના શરીરના 7 છિદ્રોને બંધ કરીને જળમાં ડૂબકી લગાવે અને તેમાં મૂળ મંત્રનું ઈષ્ટદેવના સ્વરૂપમાં ધ્યાન કરે. 3 ડૂબકી મારવી અને પછી બંને હાથોને ઘડાની મુદ્રામાં કરીને તેના દ્વારા મસ્તક પર જળ સિંચે. પછી શ્રી શાલિગ્રામ શિલાનું જળ અને ભગવાનનું ચરણામૃતનું પાન કરે. આની વિરુદ્ધ આચરણ કદી ન કરે, આ શાસ્ત્રનું વિધાન છે. ત્યાર પછી મંત્ર સાધક પોતાના ઈષ્ટદેવનું સૂર્યમંડળમાં વિસર્જન કરીને કિનારા પર આવે અને વસ્ત્ર ધોઈને શુદ્ધ વસ્ત્ર એટલે ધોતી અને ઉપવસ્ત્ર ધારણ કરીને સંધ્યા વગેરે કરે. રોગ વગેરેના કારણે સ્નાન વગેરે કરવામાં અસમર્થ હોય તો ત્યાં જળથી સ્નાન ન કરતા અધમર્ષણ કરે. ત્યાર પછી શુભ આસન પર બેસીને સંધ્યાદિ કર્મ કરે. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ મંત્રોથી 3 વખત જળનું આચમન કરીને ઓમ ગોવિંદાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રોના ઉચ્ચારણ કરીને બંને હાથ ધોઈ લો. પછી ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ ત્રિવિક્રમાય નમઃથી બંને ઓઠોનું માર્જન કરે. ત્યાર પછી ઓમ વામનાય નમઃ, ઓમ શ્રીધરાય નમઃથી મુખ અને બંને હાથોનો સ્પર્શ કરે. ઓમ ઋષિકેશાય નમઃ, ઓમ પદ્મનાભાય નમઃથી બંને ચરણોનો સ્પર્શ કરે. ઓમ દામોદરાય નમઃ મસ્તકનો, ઓમ સંકર્ષણાય નમઃ ત્રિમુખનો, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ પ્રદ્યુમનાય નમઃથી ક્રમશઃ જમણી ડાબી નાસિકાનો સ્પર્શ કરે. ઓમ અનિરુદ્ધાય નમઃ, ઓમ પુરુષોત્તમાય નમઃથી પૂર્વવત બંને નેત્રોનો તથા ઓમ અધોક્ષજાય નમઃ, ઓમ નૃસિંહાય નમઃથી બંને કાનોનો સ્પર્શ કરે. ઓમ અચ્યુતાય નમઃથી નાભિનો, ઓમ જનાર્દનાય નમઃથી વૃક્ષસ્થલનો તથા ઓમ હરયે નમઃ, ઓમ વૈષ્ણવે નમઃથી બંને ખભાનો સ્પર્શ કરે. આ વૈષ્ણવ આચમનની વિધિ છે. આદિમાં પ્રણવ અને અંતમાં ચતુર્થીનું એક વચન તથા નમઃ પદ જોડીને પૂર્વોક્ત કેશવ વગેરે નામો દ્વારા મુખ વગેરેનો સ્પર્શ કરવો જોઈએ. મુખ અને નાસિકાનો સ્પર્શ તર્જની આંગળીથી કરે, નેત્રો અને કાનોનો સ્પર્શ અનામિકા દ્વારા કરે તથા નાભિદેશનો સ્પર્શ કનિષ્ઠા આંગળીથી કરે. અંગુષ્ઠનો સ્પર્શ બધા અંગોમાં કરવો જોઈએ. સ્વાહાપદ અંતમાં જોડીને ચતુર્થ્યંત આત્મતત્વ વિદ્યાતત્વ અને શિવતત્વનું ઉચ્ચારણ કરીને જે આચમન કરવામાં આવે છે તેને શૈવ આચમન કહે છે. આદિમાં ક્રમશઃ દીર્ઘત્રય અનુસ્વાર અને હ અર્થાત હમ હિમ હુમ જોડીને સ્વાહાંત આત્મતત્વ વિદ્યાતત્વ અને શિવતત્વ શબ્દોના ઉચ્ચારણપૂર્વક કરેલા આચમનને શૈવ કહે છે. શિવ કહેતા હમ આત્મતત્વાય સ્વાહા, હ્રીમ વિદ્યાતત્વાય સ્વાહા, હુમ શિવતત્વાય સ્વાહા. આ શિવ આચમન મંત્ર છે. અને આદિમાં ક્રમશઃ એમ હિમ શ્રીમ આ બીજની સાથે સ્વાહાંત ઉક્ત નામોનું ઉચ્ચારણ કરીને કરવામાં આવેલા આચમનને સખ્ત આચમન કહે છે. જેમ કે એમ આત્મતત્વાય સ્વાહા, હ્રીમ વિદ્યાતત્વાય સ્વાહા, શ્રીમ શિવતત્વાય સ્વાહા. આ સખ્ત આચમન મંત્ર છે. હે બ્રહ્મન, વાગબીજ એટલે એમ, લજ્જાબીજ હ્રીમ અને શ્રીબીજ શ્રીમ નો આરંભમાં પ્રયોગ કરવાથી તે આચમન અભિષ્ટ અર્થની પ્રાપ્તિ કરાવનાર બને છે. ત્યાર પછી લલાટમાં સુંદર ગદા જેવી આકૃતિનું તિલક કરવું, હૃદયમાં નંદક નામના ખડગની અને બંને ભુજાઓ પર ક્રમશઃ શંખ અને ચક્રની આકૃતિ બનાવી. ઉત્તમ બુદ્ધિવાળો વૈષ્ણવ ક્રમશઃ મસ્તક, કર્ણમૂલ, પાર્શ્વભાગ, પીઠ, નાભિ તથા ગરદનમાં પણ સારંગ નામક ધનુષ્ય તથા બાણનો ન્યાસ કરે. આ પ્રમાણે વૈષ્ણવ પુરુષ તીર્થજન્ય માટી ગોપીચંદન વગેરેથી તિલક કરે અથવા શૈવજન ત્રંબક મંત્રથી અગ્નિહોત્રની ભસ્મ લઈને અગ્નિરીતિ ભસ્મ વગેરે મંત્રથી અભિમંત્રિત કરીને તત્પુરુષ, અઘોર, સધોજાત, વાસુદેવ અને ઈશાન આ નામો દ્વારા ક્રમશઃ લલાટ, ખભો, ઉદર, ભુજા અને હૃદયમાં પાંચ જગાએ ત્રિપુંડ લગાવે. શક્તિ ઉપાસકે ત્રિકોણ આકૃતિનું અથવા સ્ત્રીઓ બિંદી કરે છે તેવું તિલક કરવું જોઈએ. વૈદિકી સંધ્યા કર્યા પછી મંત્ર સાધક વિધિવત આચમન કરીને તાંત્રિકી સંધ્યા કરે. પૂર્વત જળમાં તીર્થોનું આહવાન કરી લે. ત્યાર પછી દર્ભથી ત્રણ વાર પૃથ્વી પર જળ છાંટવું. પછી તે જળથી સાત વાર પોતાના મસ્તક પર અભિષેક કરે. પછી પ્રાણાયામ અને ષડંગન્યાસ કરીને ડાબા હાથમાં જળ લઈને તેના પર જમણો હાથ મૂકી ટાંકી દેને મંત્ર પુરુષ આકાશ, વાયુ, અગ્નિ, જળ તથા પૃથ્વીના બીજ મંત્ર હમ યમ રમ વમ લમ એટલે કે હય ર વલ એ ક્રમશઃ આકાશ આદિ તત્વોના બીજ છે એટલે કે દ્વારા તેને અભિમંત્રિત કરીને તત્વ મુદ્રા પૂર્વક હાથથી સ્પર્શ કરીને જળબિંદુઓ દ્વારા મૂળ મંત્રથી પોતાના મસ્તકને સાત વાર સીંચે. પછી શેષ જળને બીજાક્ષરોથી અભિમંત્રિત કરીને નાસિકાની સમીપ લઈ આવે. તે તેજોમય જળને ભાવના દ્વારા ઈડાનાડીથી અંદર ખેંચીને તેના અંતરના બધા મળને ધોઈ નાખે. પછી કૃષ્ણવર્ણમાં પરિણિત થયેલા તે જળને પિંગલા નાડીથી બહાર કાઢે અને પોતાની આગળ વ્રજામય પ્રસ્તરની કલ્પના કરીને અસ્ત્રમંત્ર ફટનું ઉચ્ચારણ કરીને તે જળને તેના પર નાખવું. તે સંપૂર્ણ પાપોનું નાશ કરનારું આધમર્ષણ કહેવાય છે. પછી મંત્રવેતા પુરુષ હાથપગ ધોઈને પૂર્વવત આચમન કરીને ઊભો રહીને તાંબાના પાત્રમાં પુષ્પચંદન નાખીને મૂલાંત મંત્રનું ઉચ્ચારણ કરતો રહીને સૂર્યમંડળમાં વિરાજમાન ઇષ્ટદેવને અર્ધ્ય આપે. આ પ્રમાણે ત્રણ વાર અર્ધ્ય આપીને રવિમંડળમાં સ્થિત આરાધ્ય દેવનું ધ્યાન કરે. ત્યાર પછી પોતપોતાના કલ્પમાં બતાવેલ ગાયત્રીના 108 અથવા 28 વાર જપ કરે. જપના અંતમાં ગુહ્યાતિ ગુહ્ય ગોપ્ત્રી તોમ વગેરે મંત્રથી તે જપ સમર્પિત કરે. ત્યાર પછી ગાયત્રીનું ધ્યાન કરે. પછી વિધિને જાણનાર પુરુષ દેવતાઓ, ઋષિઓ તથા પિતૃનું તર્પણ કરીને કલ્પના દ્વારા પોતાના ઈષ્ટદેવનું પણ તર્પણ કરે. ત્યાર પછી ગુરુ પંક્તિનું તર્પણ કરીને અંગો, આયુધો અને આવરણો સહિત વિનીતાનંદન ગરુડનું સાંગ સાવરણમ આયુધમ વૈનતેયમ તર્પયામી એમ કહીને તર્પણ કરે. ત્યાર પછી નારદ, પર્વત, જિષ્ણુ, નિષઠ, ઉદ્ધવ, દારૂક, વિશ્વક્સેન તથા શૈલેયનું વૈષ્ણવ તર્પણ કરવું. હે વિપરેન્દ્ર, હે વિપરેન્દ્ર, આ પ્રમાણે તર્પણ કરીને વિવસ્વાન સૂર્યને અર્ધ આપીને પૂજાઘરમાં આવીને હાથપગ ધોઈને આચમન કરે. પછી અગ્નિહોત્રમાં સ્થિત ગાહર પ્રત્યય વગેરે અગ્નિઓની તૃપ્તિને માટે હવન કરીને યત્નપૂર્વક તેમની ઉપાસના કરીને પૂજા સ્થાન પર આવીને દ્વાર પૂજા પ્રારંભ કરે. દ્વારની ઉપરી શાખામાં ગણેશજીની, દક્ષિણ ભાગમાં મહાલક્ષ્મીની, વામ ભાગમાં સરસ્વતીની, દક્ષિણમાં પુનઃ વિઘ્નરાજ ગણેશની, વામ ભાગમાં ક્ષેત્રપાલની, દક્ષિણ ભાગમાં ગંગાની, વામ ભાગમાં યમુનાની, દક્ષિણમાં ધાતાની, વામ ભાગમાં વિધાતાની, દક્ષિણમાં શંખનિધિની, વામ ભાગમાં પદ્મનિધિની પૂજા કરે. નંદ, સુનંદ, ચંડ, પ્રચંડ, પ્રચલ, બલ, ભદ્ર તથા સુભદ્ર આ વૈષ્ણવ દ્વારપાલ છે. નંદી, ભૃંગી, રીટી, સ્કંદ, ગણેશ, ઉમા મહેશ્વર, નંદી, વૃષભ તથા મહાકાલ આ શૈવ દ્વારપાલ છે. બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી વગેરે જે 8 માતૃકા શક્તિઓ છે તે સ્વયં જ દ્વારપાલિકા છે. આ બધાના નામના આદિ અક્ષરમાં અનુસ્વાર લગાવીને તેને નામની પહેલાં બોલવું જોઈએ. નામના ચતુર્થી વિભક્ત્યંત રૂપ પછી નમઃ લગાવવું જોઈએ. જેમ કે નમ નંદાય નમઃ વગેરે આ જ નામ મંત્રોથી સર્વની પૂજા કરવી જોઈએ. જેવી રીતે અહીંયા આપેલા છે માતૃકા દેવીના નામ આપેલા છે આઠ, તો કે ભાઈ એ જે બ્રાહ્મી માહેશ્વરી કુમારી વૈષ્ણવી, તો ધારો કે માહેશ્વરી લીધું તો મમ માહેશ્વરી યે નમઃ આવી રીતે. હવે આ જ નામ મંત્રોથી સર્વની પૂજા કરવી જોઈએ. હવે વૈષ્ણવ માતૃકા ન્યાસ, આ પછી બુદ્ધિમાન સાધક પવિત્ર થઈને અને ઇન્દ્રિયોના સ્વયંપૂર્વક આસન પર બેસીને આચમન કરે અને યત્નપૂર્વક સ્વર્ગ અંતરિક્ષ તથા પૃથ્વીના વિઘ્નોનું નિવારણ કર્યા પછી શ્રેષ્ઠ વૈષ્ણવ પુરુષ કેશવ કીર્તિ આદિ માતૃકા ન્યાસ કરે. કીર્તિ સહિત કેશવ, કાંતિ સહિત નારાયણ, તૃષ્ટિ સાથે માધવ, પુષ્ટિ સાથે ગોવિંદ, ધૃતિ સાથે વિષ્ણુ, શાંતિ સાથે મધુસૂદન, ક્રિયા સાથે ત્રિવિક્રમ, દયા સાથે વામન, મેઘા સાથે શ્રીધર, હર્ષ સાથે ઋષિકેશ, પદ્મનાભ સાથે શ્રદ્ધા, દામોદર સાથે લજ્જા, લક્ષ્મી સહિત વાસુદેવ, સરસ્વતી સહિત શંકરસણ, પ્રીતિ સાથે પ્રદ્યુમ્ન, રતિ સાથે અનિરુદ્ધ, જયા સાથે ચક્રી, જયા સાથે ચક્રી, દુર્ગા સાથે ગદી, પ્રભા સાથે સારંગી, સત્યા સાથે ખડગી, ચંડા સાથે સંખી, વાણી સાથે હલી, વિલાસિની સાથે મુસલી, વિજયા સાથે સુલી, વિરજા સાથે પાસી, વિશ્વા સાથે અંકુશી, વિનદા સાથે મુકુંદ, સુનદા સાથે નંદજ, સ્મૃતિ સાથે નંદી, વૃદ્ધિ સાથે નર, સમૃદ્ધિ સાથે નરકજીત, શુદ્ધિ સાથે હરિ, બુદ્ધિ સાથે કૃષ્ણ, ભક્તિ સાથે સત્ય, મુક્તિ સાથે સત્વત, ક્ષમા સહિત શૌર્ય, રમા સહિત સુર, ઉમા સહિત જનાર્દન શિવ, કલેદિની સહિત ભૂધર, કિલન્ના સાથે વિશ્વમૂર્તિ, વસુધા સાથે વૈકુંઠ, વસુધા સાથે પુરુષોત્તમ, પરાની સાથે બલિ, પરાયણા સાથે બલાનુજમ, સૂક્ષ્મા સાથે બાલ, સંધ્યા સાથે વૃષહંતા, પ્રજ્ઞા સાથે વૃષ, પ્રજ્ઞા સાથે હંસ, પ્રજ્ઞા અને પ્રભા, પ્રજ્ઞા સાથે વૃષ અને પ્રભા સાથે હંસ, નિશા સાથે વરાહ, ધારા સાથે વિમલ તથા વિદ્યુતની સાથે નૃસિંહનો ન્યાસ કરે. આ કેશવાદી માતૃકા ન્યાસના નારાયણ ઋષિ અમૃતાદ્ય ગાયત્રી છંદ અને વિષ્ણુ દેવતા છે. ભગવાન વિષ્ણુ ચક્ર વગેરે આયુધોથી સુશોભિત છે. તેમના હાથોમાં કળશ અને દર્પણ છે. તે શ્રીહરિ લક્ષ્મીજીની સાથે શોભાયમાન છે. તેમની અંગ ક્રાંતિ વીજળી જેવી પ્રકાશમાન છે અને તેઓ અનેક પ્રકારના દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. એવા ભગવાન વિષ્ણુનું ભજન કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને શક્તિ હ્રીમ શ્રીમ શ્રી શ્રીમ તથા કામ ક્લીમ બીજથી સંપુટિત અ વગેરે એક અક્ષર અક્ષરનો લલાટ વગેરેમાં ન્યાસ કરો. તેની સાથે આદિમાં પ્રણવ લગાવીને શ્રી વિષ્ણુ અને તેમની શક્તિના ચતુર્થ્યંત નામ બોલીને અંતમાં નમઃ પદ જોડીને બોલવું. ઉદાહરણને માટે એક વાક્ય યોજના આપવામાં આવે છે. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ અમ ક્લીમ શ્રીમ હિમ કેશવ કીર્તિભ્યામ નમઃ લલાટે. આમ કહીને લલાટનો સ્પર્શ કરે. એ જ પ્રમાણે ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ આમ ક્લીમ શ્રીમ હ્રીમ નારાયણ કાંતિભ્યામ નમઃ મુખે. આમ કહીને મુખનો સ્પર્શ કરે. લલાટ, મુખ વગેરે જે જે અંગોમાં માતૃકા વર્ણનનો ન્યાસ કરવાનો છે તેમનો નિદર્શ મૂળમાં કરવામાં આવ્યો છે. તે બધાને માટે ઉપયુક્ત રીતે વાક્ય યોજના કરવી જોઈએ. તંત્રના દ્વિવચન વિભક્તિ તથા શક્તિદ્યોનો અંતમાં પ્રયોગ જોવામાં આવ્યો હોવાથી પણ સ્ત્રીલિંગનો પૂર્વાનિપાત કરવામાં આવ્યો નથી. એક અક્ષર અનો લલાટમાં, પછી એક અક્ષર આનો મુખમાં, બે અક્ષર ઈ અને ઈનો ક્રમશઃ જમણા અને ડાબા નેત્રમાં, અને બે અક્ષર ઉ અને ઉનો ક્રમશઃ જમણા ડાબા કાનમાં ન્યાસ કરે. બે અક્ષર રૂ અને રૂનો જમણા ડાબા નાકમાં, બે અક્ષર લૃ અને લૃ લ્ર લનો લૃ અને લૃ નો જમણા ગાલ જમણા ડાબા ગાલમાં, બે અક્ષર એ અને એ નો ઉપર નીચેના ઓઠમાં, બે અક્ષર ઓ અને ઔ નો ઉપર નીચેની દંત પંક્તિઓમાં, એક અક્ષર અમ નો જીભના મૂળમાં તથા એક અક્ષર અહ નો કંઠમાં ન્યાસ કરે. જમણી ભુજામાં ક વર્ગનો અને ડાબી ભુજામાં ચ વર્ગનો ન્યાસ કરે. ટ વર્ગ અને ત વર્ગનો બંને પગમાં તથા પ અને ફ બંને કુક્ષીઓમાં ન્યાસ કરો. પુષ્ઠવંશમાં બનો, નાભીમાં ભનો અને હૃદયમાં મનો ન્યાસ કરે. ય વગેરે સાત અક્ષરોના શરીરની સાત ધાતુઓમાં, હનો પ્રાણમાં તથા અળનો આત્મામાં ન્યાસ કરવો જોઈએ. ક્ષત્રિયનો ક્ષનો ક્રોધમાં ન્યાસ કરવો જોઈએ, એટલે કે ક્ષત્રિયનો ક્ષનો ક્રોધમાં ન્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે ક્રમશઃ માતૃકા વર્ણોનો ન્યાસ કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુની પૂજામાં સમર્થ થાય છે. હવે શૈવ માતૃકા ન્યાસ, ભગવાન શિવના ઉપાસક કે કેશવ કીર્તિ આદિ માતૃકા ન્યાસની જેમ શ્રી કંઠે શાદી માતૃકા ન્યાસ કરવો જોઈએ. પૂર્ણો દોરની સાથે શ્રીકંઠનો, વિરજા સાથે અનંતનો, સાલમલી સાથે સુક્ષ્મેશનો, લોલાક્ષી સાથે ત્રિમૂર્તિશનો, વર્તુલાક્ષી સાથે મહેશનો અને દીર્ઘઘોણા સાથે અધીર્ષનો ન્યાસ કરે. ઉદાહરણને માટે વાક્ય પ્રયોગ આ પ્રમાણે છે. હ સૌ અમ શ્રીકંઠેશ શ્રીકંઠેશ પૂર્ણોદરીભ્યામ નમઃ લલાટે. હ સોમ આમ અનંતેશા વિરજાભ્યામ નમઃ મુખકૃતે વગેરે. દીર્ઘમુખી સાથે ભારત ભારભૂતિષનો, ગૌમુખી સાથે તિથિષનો, દીર્ઘજીવા સાથે સ્થાણવિષનો, કુંડોદરી સાથે હરેશનો, ઉર્ધ્વકેશી સાથે જંટિષનો, વિકૃતાસ્યા સાથે ભૈતિકેશનો, જ્વાલામુખી સાથે સદ્યોજાતેશનો, ઉલ્કામુખી સાથે અનુગ્રહેશનો, આસ્થા સાથે અક્રૂરનો, વિદ્યા સાથે મહાસેનનો, મહાકાલી સાથે ક્રોધિશનો, સરસ્વતીની સાથે ચંડેશનો, સિદ્ધગોરી સાથે પંચાતકેશનો, ત્રૈલોક્ય વિદ્યા સાથે શિવાત્તમેશનો, મંત્રશક્તિ સાથે એકરુદ્રેશનો, કમઠી સાથે કુર્મેશનો, ભૂતમાતા સાથે એક નેત્રેશનો, લંબોદરી સાથે ચતુર્વક્ત્રેશનો, દ્રાવિણીની સાથે અજેશનો, નાગરીની સાથે સર્વેશનો, ખેચરી સાથે સોમેશનો, મર્યાદા સાથે લાંગલીશનો, દારૂકેશ સાથે રૂપિણીનો તથા વારિણીની સાથે અર્ધનારીશનો ન્યાસ કરવો જોઈએ. કાકોદરી સાથે ઉમાકાંત ઉમેશનો અને પૂતના સાથે આષાઢીશનો ન્યાસ કરે. ભદ્રકાળી સાથે દંડીશનો, યોગીની સાથે અત્રિશનો, સંખીની સાથે મિનેશનો, તર્જની સાથે મેષેશનો, કાલરાત્રી સાથે લોહિતેશનો, કુબજા સાથે શિખીશનો, કપરદીની સાથે છલંગડેશનો, વ્રજાની સાથે દ્વરેન્ડેશનો, જયાની સાથે મહાબલેશનો, સુમેખેશ્વરી સાથે બલેશનો, રેવતી સાથે ભુજંગેશનો, માધવી સાથે પિનાકીશનો, વારુણી સાથે ખડંગીશનો, વાયવી સાથે વકેશનો, વેદારણી સાથે શ્વેતોરેશકેશનો, સહજા સાથે ભૃગવીશનો, લક્ષ્મી સાથે લકુલીશનો, વ્યાપીની સાથે શિવેશનો તથા મહામાયાની સાથે સમર્થકેશનો ન્યાસ કરે. આ શ્રીકંઠ માતૃકાઓ છે. જ્યાં ઈશપદ ન કહેવામાં આવ્યું હોય ત્યાં બધે તેની યોજના કરી લેવી જોઈએ. આ શ્રીકંઠ માતૃકા વ્યાસના દક્ષિણામૂર્તિ ઋષિ અને ગાયત્રી છંદ છે. અર્ધનારીશ્વર દેવતા છે અને સંપૂર્ણ મનોરથની પ્રાપ્તિને માટે આનો વિનિયોગ કહ્યો છે. આનું હલ બીજ અને સ્વર શક્તિઓ છે. ભૃગુ એટલે સમાં સ્થિત, આકાશ એટલે કે હ ના છ દીર્ઘોથી યુક્ત કરીને તેના દ્વારા અંગન્યાસ કરે. હ સામ હૃદયાય નમઃ, હ સિમ શિરસે સ્વાહા, હ શુમ શિખાય વસટ, હ શૈમ કવચાય હુમ, હ સૌ નેત્રત્રયાય વોષટ, હસ અસ્ત્રાય ફટ. આ પછી ભગવાન શંકરનું આ પ્રમાણે ધ્યાન કરવું. તેમનો શ્રી વિગ્રહ બંદૂક એટલે બપોરિયાના ફૂલ પુષ્પ અને સ્વર્ણ સમાન છે. તેમણે પોતાના હાથોમાં વર, અક્ષમાળા, અંકુશ અને પાસ ધારણ કર્યા છે. તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગટ સુશોભિત થઈ રહ્યો છે. તેમના ત્રણ નેત્ર છે તથા સંપૂર્ણ દેવતા તેમના ચરણોની વંદના કરે છે. ગાણપત્ય માતૃકા ન્યાસ. આ પ્રમાણે શિવશક્તિનું ધ્યાન કરીને અંતમાં ચતુર્થી વિભક્તિને નમઃ પદ જોડીને તથા આદિમાં શ્રી ગણેશજીનું પોતાનું બીજ લગાવીને માતૃકા સ્થળમાં એક એક માતૃકા વર્ણની સાથે શક્તિ સહિત ગણેશજીનો ન્યાસ કરે. હરિમની સાથે વિઘ્નેશ તથા શ્રીની સાથે વિઘ્નરાજનો ન્યાસ કરે. ગ અમ વિઘ્નેશિભ્યામ નમઃ લલાટે. ગમ આમ વિઘ્નરાજ શ્રીભ્યામ નમઃ મુખકૃતે વગેરે રૂપે વાક્ય રચનાઓ કરી લેવી જોઈએ. પુષ્ટિની સાથે વિનાયક, શાંતિની સાથે શિવોત્તમ, સ્વસ્તિ સહિત વિઘ્નકૃત, સરસ્વતી સહિત વિઘ્નહર્તા, સ્વાહા સહિત ગણનાથ, સુમેધા સહિત એકદંત, કાંતિ સહિત દ્વિદંત, કામિની સહિત ગજમુખ, મોહિની સહિત નિરંજન, નટી સહિત કપરદી, પાર્વતી સહિત દીર્ઘજીવ, જ્વાલિની સહિત શંખકર્મ, નંદા સહિત વૃષધ્વજ, સુરેશી સહિત ગણનાયક, કામરૂપિણી સાથે ગજેન્દ્ર, ઉમા સાથે સુર્પકર્ણ, તેજોવતી સાથે વિરોચન, સતી સાથે લંબોદર, વિઘ્નેશી સાથે મહાનંદ, સ્વરૂપિણી સહિત ચતુર્મૂર્તિ, કામદા સહિત સદાશિવ, મદજીવહા સહિત આમોદ, ભૂત સહિત દુર્મુખ, ભૌતિકી સાથે સુમુખ, સીતા સાથે પ્રમોદ, રમા સાથે એકપાદ, મહિષી સાથે દ્રિજીવહ, જંબિની સાથે સુર, વિકર્ણા સાથે વીર, ભ્રુકુટુ સહિત ષણમુખ, લજ્જા સાથે વરદ, દીર્ઘ ઘોણા સાથે વામદેવે, ધનુર્ધરી સાથે વક્રતુંડ, યામિની સાથે દ્વિરંડ, રાત્રિ સહિત સેનાની, ગ્રામીણી સહિત કામાંધ, શશિપ્રભા સાથે મત, લોલ નેત્રા સાથે વિમત, ચંચલા સાથે મતવાહ, દીપ્તિની સાથે જટી, સુભગા સાથે મુંડી, દુર્ભગા સાથે ખડગી, શિવા સાથે વરેણ્ય, ભગા સાથે વૃષકેતન, ભગિની સાથે ભક્તપ્રિય, ભોગિની સાથે ગણેશ, સુભગા સાથે મેઘનાદ, કાલરાત્રિ સહિત વ્યાપી તથા કાલિકા સાથે ગણેશનો પોતાના અંગોમાં ન્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે વિઘ્નેશ માતૃકાનું વર્ણન કરવામાં આવ્યું. ગણેશ માતૃકાના ગણ ઋષિ છે, નિચુર્દ ગાયત્રી છંદ છે તથા શક્તિ સહિત ગણેશ્વર દેવતા છે. છ દીર્ઘ સ્વરોથી યુક્ત ગણેશ બીજ ગામ, ગીમ, ગુમ, ગેમ, ગોમ, ગહ દ્વારા અંગન્યાસ કરીને તેમનું આ પ્રમાણે ધ્યાન કરવું. ગણેશજીએ પોતાની ચાર ભુજાઓમાં ક્રમશઃ પાશ, અંકુર, અભય અને વર ધારણ કર્યા છે. તેમના પત્ની રિદ્ધિ હાથમાં કમળ લઈને તેમને અડીને બેઠા છે. તેમનું શરીર લાલ વર્ણનું છે તથા તેમના ત્રણ નેત્ર છે. આવા ગણપતિનું હું ભજન કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને સ્વકીય બીજને પૂર્વાક્ષર રૂપે રાખીને ઉક્ત માતૃકા ન્યાસ કરવો જોઈએ. કલા માતૃકા ન્યાસ. હવે કલા માતૃકા ન્યાસ બતાવવામાં આવે છે. નિવૃત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા, શાંતિ, ઇન્દિકા, દીપિકા, રોચિકા, મોચિકા, પરા, સૂક્ષ્મ, અસૂક્ષ્મ, અમૃતા, જ્ઞાનામૃતા, આપ્યાયની, વ્યાપીની, વ્યોમરૂપા, અનંતા, સૃષ્ટિ, સ્મૃતિકા, સમૃદ્ધિકા, સ્મૃતિ, મેઘા, ક્રાંતિ, લક્ષ્મી, ધૃતિ, સ્થિરા, સ્થિતિ, સિદ્ધિ, જરા, પાલિની, ક્ષાંતિ, ઈશ્વરી, રતિ, કામિકા, વરદા, રહલાદિની, પ્રીતિ, દીર્ઘા, તીક્ષ્ણા, રૌદ્રા, નિદ્રા, તંદ્રા, ક્ષુધા, ક્રોધિની, ક્રિયાકારી, મૃત્યુ, પિતા, શ્વેતા, અરુણા, અસિતા, અનંતા. આ કલા માતૃકાઓ છે. મૃત્યુ પછી પિતા, પિતા આપણે જે પિતા બોલી નહીં, પિતા. ભક્ત પુરુષો તે માતૃકાનો ન્યાસ કરે. આ કલા માતૃકાના પ્રજાપતિ ઋષિ છે, છંદ ગાયત્રી છે અને દેવતા શારદા છે. હસ્વ અને દીર્ઘ સ્વરના વચ્ચે પ્રણવ મૂકીને તેના દ્વારા ષડંગન્યાસ કરે, ષડઅંગ ન્યાસ કરે. જેમ કે અમ ઓમ આમ હૃદયાય નમઃ, ઈમ ઓમ ઈમ શિરસે સ્વાહા, ઓમ ઓમ ઓમ શિખાયે વસટ, એમ ઓમ એમ કવચાય હુમ, ઓમ ઓમ ઓમ નેત્રત્રયાય વોષટ, અમ ઓમ અહ અસ્ત્રાય ફટ. વિદ્વાન પુરુષ મોતીઓના આભૂષણોથી વિભૂષિત પંચમુખી શારદાદેવીનું ભજન ધ્યાન કરે. તેમના ત્રણ નેત્ર છે તથા તે પોતાના હાથોમાં પદ્મચક્ર, ગુણ, ત્રિશુળ અથવા પાસ તથા એણ એટલે મૃગચર્ય ધારણ કરે છે. આ પ્રમાણે ધ્યાન કરીને ઓમપૂર્વક ચતુર્થની કલાયુક્ત માતૃકાનો ન્યાસ કરે. જેમ કે ઓમ અમ નિવૃત્રે નમઃ લલાટે, ઓમ આમ પ્રતિષ્ઠાયે નમઃ મુખવૃતે વગેરે. ત્યાર પછી મૂળ મંત્રના છ અંગોને ન્યાસ કરવો જોઈએ. હૃદય વગેરે ચતુર્થ્યંત પદમાં અંગન્યાસ સંબંધી જાતિઓના સંયોગ કરીને ન્યાસ કરવો. નમઃ સ્વાહા વસટ, હોમ વોષટ અને ફટ આ છ જાતિઓ કહેવામાં આવી છે. અર્થાત હૃદયાય નમઃ, શિરસે સ્વાહા, શિખાએ વસ, કવચાય હુમ, નેત્રત્રયાય વોષટ, અસ્ત્રાય ફટ. આ પ્રમાણે ન્યાસ કરે. ત્યાર પછી આયુધ અને આભૂષણો સહિત ઇષ્ટદેવનું ધ્યાન કરીને તેમની મૂર્તિમાં છ અંગોનો ન્યાસ કર્યા પછી પૂજન શરૂ કરવું. અનુક્રમણિકા પ્રમાણે અધ્યાય 61 અને સંસ્કૃત પ્રમાણે અધ્યાય 66 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.